એ તો ઊંધું સમજે, આરંભ પરિગ્રહ નો અર્થ ઊંધો સમજે શબ્દ થી. હું પણ શબ્દ થી બધા જેટલું બંધાય એટલું આમાં અહંકાર ઓછો થાય, એટલા આરંભ પરિગ્રહ ઘટ્યા કહેવાય. આરંભ પરિગ્રહ કોઈ ના જાય નહી. આપડે ક્યાંક મારી ફરતા હતા કે આ ફરતા હતા, એમને પરિગ્રહ તો રહે. મન વચન કાય એ બધો પરિગ્રહ એ થઈ જતી રહે. એના કરતા આપણું તો સીધું ટાઈમ સીધું. હા ભાઈ, આ ફાઇલ નંબર 1 2 ના એ સારું. એવું કરવાનું કહ્યું છે. હેતુ ને કયા કારણ ના આધારે કઈ ખોલવા જાય, પૈસા માંગે, મમ્મી પર પૈસા હોય નહીં, શું કરવાનું? બધા મોડી નાખે, આમ નામ સાચી નાખે, બધા એક એક ફરી થાય ફરી ગયા. દાંતણ નહી કરવાનું તે તો શા કારણ હશે? આ 40 ના લાગે એટલા માટે દાંતણ નહીં કરવાનું. સ્વાદિષ્ટ નહીં આવે તો દાદા જે ખોરાક હોય ને એ ઘણા સાધુઓ શું કરે કે જરા ભેગું દે, કેટલા સાધુઓ ભેળું કરીને ચોટી પર શું એ ચોટી પર જીભને ચાલતો હશે ના? એમનો હેતુ એવો કે આપણે એમાંથી રસ એમ કે આપણે આપણું ન ભરે એ માટે ના, એટલે બધા એમના એમના માટે દરેકને માટે હવના વ્યૂ પોઈન્ટ બરોબર આવી મળે છે ને, એ વ્યવસ્થિત જ હોય છે. કેવું પણ આવું વિજ્ઞાન કોઈ કારણે નહીં કરે. આ તો જુદું જ છે, આ જ ખરું છે. આનાથી આપણને ત્યાગ થાય છે, આના બધો બહુ આપણે એ કરવું પડે. નિરંતર બોલેલું મોટા મોટા પંડિતો કઈ ડિગ્રી સુધી સમારંભ કહેવાય છે, પછી કઈ ડિગ્રી થી આરંભ કહેવાય છે એ ડિગ્રી જાણે નહી. શબ્દ બોલે એટલું, શબ્દ શાસ્ત્ર નથી. કર્મ બંધન સંભ્રમ થી પણ થાય, સંભ્રમ ખાલી સંભ્રમ, ખાલી સંભ્રમ માં જ ગયા. કર્મ પહેલું કર્મ, માનસિક કર્મ કહેવાય. તમારા મન ને વચન બે નું કર્મ કહેવાય. અને આરંભ મન વચન તમારે પેલું ગાળ દઈ દે બદલ નું પેલા હમાન ભેડ દુઃખ થયું. મારે તમારે સોમચંદ ને કેવું પડે કે ભાઈ આ અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો. બરાબર, આટલું જ આપડે કોઈને દુઃખ દઈ ને આપડે મોક્ષ જાય એવું બને નહીં. વિજ્ઞાન આપણી પાસે હોય તો, વિજ્ઞાન ગમે તેવું હોય તો કોઈને દુઃખ દઈ ને આપણે મોક્ષ જઈએ એ ના બને. માટે જે દુઃખ દે તેને કેવું કે તમે પ્રતિક્રમણ કરો, કેમ અતિક્રમણ કર્યું છે. બરાબર, આપડે દુઃખ દેવાનો ભાવ છે જ નહીં. મન વચન કાયા ના ભેગું થાય ત્યારે કર્મ બંધન એ ખવાય. મન વચન કાયા નું બધું ભેગું થાય તારે એક કર્મ બંધન થાય. તો કયા સ્ટેજે એ કર્મ બંધન ઓછું નડે આપણને, મન થી કે વચન થી કે કાયા થી, ત્રણેય ભેગા થી? સંભ્રમ થી કર્મ બંધન થાય તે ઓછું હોય કે ત્રણેય ભેગું થાય ત્યારે વધારે હોય? સંભ્રમ જ ઓછું કેવાય, માનસિક એ મોટું કર્મ કહેવાય. ભારે આરામ કરી ને ભગવાન મનથી પહોંચેલો, મનથી છૂટે મનોજન કાય ભારે કર્યું. મનથી કરે એટલે બહુ ભોગવવું ના પડે. મનથી કરો કરી છૂટી ગયો, મનથી મનથી કર્મ કરીને પછી ત્યાંથી અટકી ગયો તો એ છૂટી, એ બહુ બંધન માં ના પડે. બહુ રહે નહીં પછી, શાસ્ત્ર માં મર્યાદા બાંધવાની કઈ છે, એ મર્યાદા બાંધે એમાં શું ફરક, અને જે ન માને બાંધે એમાં શું ફરક પડે? પરિક્રમણની શાસ્ત્ર માં કઈ છે તો બાંધે તો શું ફરક પડે, ના બાંધે તો શું ફરક પડે? બાંધે તો સામાયિક જેવું આપડે સામાયિક કરીએ છીએ ને, આપડે શું કહ્યું કે સમતો આખો દાડો પ્રવીણ કર્યા કરે છે. આત્મા એ સામાયિક, હું શુદ્ધાત્મા છું, એ જેને કલાક રહ્યું એ સામાયિક. સંભાવ નિકાલ કરવું એ સામાયિક, આત્મા એ સામાયિક, રિલેટિવ એ સામાયિક, રિયલ એ સામાયિક, બધા આપણે પાંચ આખી બધું સામાયિક છે. આપણે જે પોતરી છે ક્રમિક માર્ગ માં પુણ્ય શ્રાવક નું સામાયિક ઊંચા પૂછું. ક્રમિક માર્ગ માં પુણ્ય શ્રાવક કોઈ હરકત નથી, મને હરકત નથી, કોઈને હરકત નથી, મને હરકત નથી. જેવો આપડે મોક્ષ માં જવા માટે પ્રયત્ન કરીશું, કોઈને હરકત નથી, તમે ગમે તે ખાવ તેને મને હરકત નથી, તમને હરકત નથી. એ વિજ્ઞાન તો આવું હોય ને, અને જગત આખું બાવો બાવલી સાધુ સન્યાસી નહીં, આકડાટ ઉકળાટ ઉકળાટ ઉકળાટ માં જ હોય. તમે ઉકળાટ રહી દશા ભગવો છો ને, ઉકળાટ રહી નિરાકુર દશા ભગવો છો ને, નિરાકુરતા નિરાકુરતા અને નિરાકુરતા એટલે આત્મા અનુભવ, જેટલી નિરાકુરતા એટલો આત્મા નો અનુભવ રહેશે. કયા પર્યાય થી શુદ્ધ છે? દ્રવ્ય ગુણ પર્યાય થી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગે શુદ્ધ છું, તો એ કયા પર્યાય થી સંપૂર્ણ શુદ્ધ ને સર્વાંગે શુદ્ધ? જગત ના લોકો ચોટી પડે જ્ઞાન ચોટી પડે પર્યાય સુધી થઈ જાય. આકાર કયો તે જ્ઞાન પર્યાય થયો ને, જ્ઞાન દર્શન નો પર્યાય થયો ને. કેરી નો આકાર જે જોયો તે જ્ઞાન દર્શન નો પર્યાય થયો ને કે છે? ના, એ પર્યાય જ્ઞાન દર્શન તો ભૂલ છે. ઉત્પન્ન થઈ અને તેના આકારે થઈ જાય, એ અવસ્થા ઉત્પન્ન થઈ તેનાથી હું શુદ્ધ છું. બે આકાર થઈ જાય, બે આકાર થઈ જાય, એને પર્યાય કહેવાય. દ્રશ્યાકાર અને જ્ઞેયાકાર, દ્રશ્યાકાર અને જ્ઞેયાકાર. દ્રશ્યાકાર હોતો નથી, દર્શન સામાન્ય હોય, દર્શન સામાન્ય, જ્ઞેય જુદું જુદું હોય. હા, એટલે દ્રવ્યથી તો હવે આ જે દ્રવ્ય હું પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગે શુદ્ધ છું, એ શુદ્ધાત્મા એ કરીને ને કે આ દેહ માં પ્રતિષ્ઠિત આત્મા એ કરીને શુદ્ધાત્મા એ કરીને તો શુદ્ધાત્મા ધારો કે એવું કઈ વસ્તુ આપણે તો અત્યારે આપણે તમને કહ્યું કેરી જોઈએ છીએ તો સંપૂર્ણ સિદ્ધ ક્ષેત્રમાં શુદ્ધાત્માઓ હશે તે જે જોયે જુએ ને એ પર્યાય ઉત્પન્ન થાય, એમને પર્યાય ઉત્પન્ન થાય કે નહીં? તો એ આપણે આપણે જે જોઈએ છીએ એ પર્યાય જુદા અને એમના પર્યાય જુદા હશે? આપણે પ્રતિષ્ઠિત આત્મા કરીને જે પર્યાય જોઈએ છીએ ઉખાડીએ છીએ, હા એ ઉખાડીએ છીએ આપણે, અને એ લોકોને તો કશું સ્પર્શે જ નહીં, એટલે એ મૂળ સ્વરૂપ આપણે બોલીએ છીએ. હા, એ મૂળ સ્વરૂપ બોલીએ, મૂળ સ્વરૂપ છે, વર્તનમાં સ્વરૂપ છે. હા, વર્તનમાં શ્રદ્ધામાં પેલું સ્વરૂપ છે, શ્રદ્ધામાં પેલું સ્વરૂપ ઉડી ગયું છે, જે પ્રતિષ્ઠિત એ ઉડી ગયું. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગે શુદ્ધ. દ્રવ્ય કરીને એટલે તત્વ, જે આત્માનું તત્વ છે, મૂળ આત્મતત્વ, તેનાથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગે શુદ્ધ છું, એટલે જ્ઞાન દર્શન થી એ તો ગુણ આયા એના. દ્રવ્ય થી ખરો, જ્ઞાન દર્શન થી ખરો, એટલે ગુણ, અને અવસ્થા થી ગુણ. જ્ઞાન દર્શન એટલા નહીં, આનંદ માટે બધા બહુ ગુણો, એ બધા ગુણો થી શુદ્ધ, અને પછી એ પર્યાય એની અવસ્થાઓ થાય, અવસ્થાઓ જ્ઞેય ના આધારે થાય, જ્ઞેય ના આધારે જ્ઞેયાકાર થાય. શુદ્ધ જ આત્મા થઈ ગયો તો પછી એને પર્યાય થાય ખરા? પણ એ પર્યાય વગર તો આત્મા જ ના કહેવાય. તો પર્યાય થાય તો પછી એનું બદલાઈ ના જાય કશું? એવું નથી, કશું જ ના બદલાય. આ લાઈટ છે ને, તે જળ છે તો એ પણ છે, પોતે લાઈટ છે એ દ્રવ્ય કહેવાય. અને જે પ્રકાશ આપવાની શક્તિ છે એ જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. પ્રકાશ માં બધું દેખાય છે વસ્તુઓ, તેમાં કચ્છામાં બંધ કરીએ ને તેમાંથી એમને ચોટી પડતું નથી. એમને ચોટી નથી પડતું, એવું ચોખ્ખું રહે. તમારી શ્રદ્ધા માં છે તેવો આત્મા થશે. શું છે તમારી શ્રદ્ધા માં છે તેવો આત્મા, એવું દર્શન માં આવ્યા છે તમે બોલો છો એવો આત્મા થશે. તો ક્યાં સુધી એ શુદ્ધ સિદ્ધ ક્ષેત્ર માં જતા સુધી આત્મા દ્રવ્ય ભાવ સહિત છે તે ખાલી પ્રતિષ્ઠિત આત્મા સુધી રહ્યું વાત. એ તો પ્રતિષ્ઠિત અને શુદ્ધ આત્મા ને દ્રવ્ય ભાવ હોતો જ નથી. તો પછી દ્રવ્ય ભાવ ના હોય તો પછી પર્યાય ભાવ નથી કરતો એટલે પર્યાય થાય છે. પર્યાય તો હોય. અચ્છા, પર્યાય વગર વસ્તુ જ ના કહેવાય. તો પર્યાય વગર વસ્તુ જ પર્યાય હોય તો જ અવિનાશી હોય. પર્યાય હોય તો જ અવિનાશી હોય. હા, તત્વે કરીને અવિનાશી હોય, પર્યાય કરીને વિનાશી હોય. હા, તત્વે કરીને અવિનાશી હોય, પર્યાય કરીને વિનાશી હોય. પર્યાય વિનાશી હોય, પર્યાય વિનાશી હોય. આવે જાય, ઉત્પન્ન થાય ને જતા રહે, ઉત્પન્ન થાય, નિરંતર થયા જ કરે. કોઈ ભૂલી ગયો એવું નથી, આ તો જસ્ટ શબ્દો થી આ જાણવા પ્રયત્ન કરીએ. અરજી રાખ્યું હતું લાગે કે આપડે સમજ્યા, બાકી દર્શન માં આવે નઈ. આ તો એવું બીજું કશું નહીં, દર્શન માં આવે નઈ, આવે નઈ. હું કેતો સમજાવવા જેવું. હા, એ બરોબર છે. અમુક અમુક વસ્તુ અનુભવ વાળી છે. આડુ પાડતી ને આ તે સ્પિનિંગ મિલ તો કહેવાય. સ્પિનિંગ મિલ કહેવાય. હા, પછી વીરિંગ જોઈ લેવાય છે. પૂરી મિલ તો પછી થશે. પૂરી મિલ તો પછી થશે. પર્યાય બહુ ઊંચી વસ્તુ કીધું. ઊંચી સાધુ સાચા બધા સમજાય નહીં. બહુ ઊંચી વસ્તુ કીધું. જગત પર્યાય થી જ મને એવી શું કીધું. ના પર્યાય થી જ બધી મને દેખાય છે બધા પૂતગલ ના પર્યાય દેખાય છે, દેખાય છે બધા બધા પૂતગલ ના. વિતરાગો નું વિજ્ઞાન પાર પામા એવું નથી, વિજ્ઞાન બહુ ભારે વિજ્ઞાન પાર પામે શું આપડે એક હજાર બે હજાર થઈ જાય પછી આગળ પાર જ્યાં સાથે જાણે આગળ સિક્કો પછી અત્યારે સમજાય નઈ ને ફીર પહોંચે પહોંચે મુશ્કેલ વસ્તુ ફીર પહોંચે ના પહોંચે ના પર્યાય કોઈ સમારંભ માં તો ના સમજાય જાય એ પર્યાય માં નથી પર્યાય તો સંસાર વપરાય છે શબ્દ તે ના વાપરો છે લોકો લઈ લે બેઠા પર્યાય ભક્ત સત વસ્તુ ને અવિનાશી ને જ લાગુ થાય કોઈ કઈ પર્યાય ના લાગુ થાય તમારા સાયન્સ ની ભાષામાં બીજી બધી પર્યાય બોલે છે ને હા ચેતન ના પર્યાય ચેતન હોય છે એ નહી ચેતન જ હોય ચેતન ના પર્યાય ચેતન જ હોય હા ગમે તે અજ્ઞાની હોય તેના પણ ચેતન ના પર્યાય ચેતન હોય ઘણા બારી પાડે એમને તો પણ લખવામાં ખરું પેલું હા ખુલાસા માટે એટલે અચેતન હોય અને અચેતન પર્યાય અચેતન આપડા દ્રવ્ય ગુણ પર્યાય થી શુદ્ધ છે એવું બોલવું બોલ્યા કરવું બાકી દ્રવ્ય ના સમજાય સમજાય એ સમજાય કેવું જ્ઞાન થાય કેવું જ્ઞાન થઈ અચેતન પર્યાય શું અસર કરે એ તો અસર તો બે હજાર ની કરે જ્ઞાની ને અચેતન પર્યાય કશું અસર કરે અજ્ઞાની ને અસર કરે કર્મ બંધન કરાવે અજ્ઞાની ને કર્મ બંધન કરાવે હા બધું આ જગત જ એનાથી ચાલે છે અચેતન પર્યાય ચાલે છે સમુદ્ર જેવું અઘાત વસ્તુ છે આ સમુદ્ર થોડામાં હતું પાંચ વાક્યો પણ બધું ઘેર લાવવાનો છે જલ્દી બાકી સમરમ સમારંભ આરંભ સમજે છે એ સમજે છે એ સ્થૂળ ભાષા કે છે સ્થૂળ ભાષા આ તો સૂક્ષ્મ તો સૂક્ષ્મ બહુ સૂક્ષ્મ શબ્દમાં ના ઉતરે બધું શબ્દમાં બધું ના ઉતરે પર્યાય બીજી કઈ ઉપરાય જ નહીં ખરી રીતે લોકો વાપરે વાપરે પર્યાય અવિનાશી જીતના જ લાગુ થાય અવિનાશી જીતને જ પર્યાય લાગુ થાય પર્યાય એટલે અવસ્થા થઈને અવસ્થા એટલે બધા વાપરવા મળે લોકો સુધી ના હું તો એવું સમજેલો ને એટલે કે જયારે સિદ્ધ ક્ષેત્રમાં શુદ્ધાત્મા સ્થિર થાય એટલે એને બીજું કશું હોતું જ નથી પર્યાય વર્યાય જેવી વસ્તુ હોતી નથી એવું મને એવો ખ્યાલ હતો મને વસ્તુ જ ના કહેવાય ખાલી જ્ઞાતા દ્રષ્ટામાં ખાલી જુએ ને જાણે એટલું જ ના એવું પર્યાય પર્યાય ખરા હા હા જગત માં અશુદ્ધ ઉપયોગ હોવાથી કારણ કે જ્ઞાની પુરુષ ના આશ્રય થી જવાનું છે. આશ્રયથી જ્ઞાની પુરુષ ના આશ્રય થી જવાનું જાણવા જાય તો કુછ બકી જાય. આટલી સમજે છે પેલા વાક્ય મૂક્યા છે ને બધા વાક્ય ના આધારે અનંતતા જાણવામાં પરિણમેલી એ વાક્ય એક વાર એનો અર્થ કરવો હૃદય જ ના થાય. શું કેવા માંગે છે તે પડે. હવે આપડે આત્મા પ્રાપ્ત થઈ ગયો ને, લક્ષમાં બેસી ગયો ને, પછી બધા શું જોઈએ? અને એ આત્મા એના પોતાના ગુણધર્મ થઈ જ છે. ત્રણ કરણ મન વચન સંસાર નો પાકો થઈ રહ્યો એટલો વધારે ઘણો પાકો પાણી મૂકે તો વગરી જાય. બધું વગર પણ ઉપર નો કોટલો ના હોય. તાર બધું વગરી જાય. પંદર દસ ઓગણીસો સિત્યોતેર દાદા દરબારે મહાત્મા બાબુભાઈ ને ત્યાં વડોદરા. ફર્યા કરવાનું કેવું? અપ્રત્યાખ્યાન આવરણ પણ ગયો. અપ્રત્યાખ્યાન આવરણ એ છે જે જાડી ફાઇલો છે તેનો જુદ સ્ત્રી પુરુષો બધા છે એ બધું છોડ્યું તેનો નહી, છોડ્યું તેનો નથી, અપ્રત્યાખ્યાન આવરણ ના રહેવું જોઈએ. અપ્રત્યાખ્યાન આવરણ, પ્રત્યાખ્યાન કરીએ નઈ તોય પાછું એનું એ દેખાય એટલે ફરી ડુંગળી નું બીજું પડ દેખાય, ડુંગળી નું બીજું પડ દેખાય. એ પ્રત્યાખ્યાન આવરણ કોક કરો છે તે પાછું અહીં કલાક બે જાઉં તારે છે તે અપ્રમત્તતા આવે ચાપી ની અપ્રમત્તતા. હા અપ્રમત્તતા આવે છે ને ઘણા વખત કોઈ ફેરો આઠમો આવે અપૂર્વ આવે એ બહુ આનંદ આવે. બ્રહ્મચર્ય વ્રત પાડે ત્યાર પછી નવમું ઓળંગે. ત્યાં સુધી વ્યવહાર ગુંઠાણું ખરે નહી આઠ માંથી આગળ. નિશ્ચય બારમો તો ભગવાન જ કેવાય, સંપૂર્ણ ભગવાન કોટ તો બી બધું પહેરીએ તેમને યાદ તો આવે ને મારો કોટ પહેરે મૂક્યો છે તો યાદ આવે બધું યાદ. એ વ્યવહાર થી સૂક્ષ્મ લોક કહેવાય. શું કહ્યું? સૂક્ષ્મ અલોક વ્યવહાર લોક સૂક્ષ્મ અલોક એટલે દસમું ગુણખાન. સૂક્ષ્મ લોક દસમું ગુણખાન એવો તો લોભ રહે, એવો લોભ તો બધો રહે. એવો લોભ ઘડીક માં જાય નહી, આ લોભ ઘડીક માં ના જાય. સૂક્ષ્મ ઉતાવળ શું ગમ છે? ઉતાવળ તો હોય ને આવે તો પછી કપડા બદલાઈ જાય. એ ઉદય આવે છે, ઉદય આવે એ ઉદય આવે છે. શું છે? ઉદય આવે આપડે કરીએ નહી, કરીએ નહી. ભગવાન એ ઉદય ના આધીન જ કર્યું, ભગવાન એ કહ્યું ને. ઘણા વિચાર કર્યા હતા, 22 વર્ષ ની ઉંમર થી વિચાર કર્યા હતા એ ભાગી ચુક્યું, પણ ઉદય જોતા હતા. ઉદય એમને દેખાતો હશે ને? હા બધું દેખાય. એટલે 30 ના વર્ષે નીકળી ઉદય આયા. લોકો કહે ત્યાગ કર્યો, તેને ત્યાગ ના આપે. ઉદય ત્યાગ તો તિરસ્કાર કહેવાય. શું કહેવાય? ત્યાગ તિરસ્કાર કહેવાય. જેનો ત્યાગ કર્યો ને એ અંદર તિરસ્કાર હોય તો ત્યાગ કરે. ત્યાગ વર્તવો જોઈએ. કેવું? ત્યાગ વર્તવો જોઈએ, ત્યાગ વર્તવો જોઈએ. ઉદય ત્યાગ કરાવડાવે અને આપણને વર્ત્યા કરે. આપણને વર્ત્યા કરે. પાંચ મહાવ્રત એટલે વર્તવું. વર્ત્યા કરે. મિથ્યા તો મોહની ગઈ, મિત્ર મોહની ગઈ, સમ્યક તો મોહની ગઈ. સમ્યક તો મોહની એટલે સમ્યક તો મોહની કોઈ જાય નહી, પણ આ કામમાં જણ મિથ્યા તો મોહની જ જતી નથી. મિથ્યા તો મોહની જતી નથી, મિથ્યા મોહની ગાઢ થઈ. પણ સમ્યક તો મોહની એટલે શું? આત્મા શું હશે એ જાણવા નહી જ મોહ, બીજો કોઈ મોહ નહી, બીજી કોઈ ચીજ માં ચીજ ના ભાઈ. વિક્રમ બધો હાથે છે ને, સાચો સાચો આત્મા શું છે જાણવા નહીં જ ભાવ. જો હજી કંપિત હોય તો આત્મા શું છે એવું ખબર ના પડે. આત્મા શબ્દ થી ખબર પડે, શબ્દ થી ભાવ કેવું, શબ્દ થી ભાવ થી ખબર પડે, પણ યથાર્થ રીતે નહીં. સાચી પછી કયો કમ થાય, કયો કમ, કેટલાક કર્મચારી થાય બીજા ઉપક્રમ નો કરે, બીજા ઉપક્રમ મારે પેલા ઉત્તમ થઈ ગયું એટલે બધા કર્મ ઉત્તમ થાય, બધા સંકેત થઈ જાય. આવું હોય તો સારું, ગુમખાણા પણ ધર્મ એવું એ રે પેલું હોય તો સારું, પરીક્ષા પણ થાય. આ લોકો સાધુ વસ્તુ છે ને એ તો સમજણ ની સમજણ અમને વધારે છે, સમજણ નો દર્શન નો દર્શન નું સંકુચ કહેવાય. આત્મા શું છે એવું લક્ષ બે હે તરક સાહેબ વ્યક્તિઓ પાછી ફરી ઘેર પર ઘેર પોતાને ઘેર પોતાને ઘેર આવી આખો દાડો આખો દાડો વર્તે નિજ સ્વભાવ નો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવ માં પરમાત્મા વર્તમાન સંકેત ચારિત્ર નો વિચાર સંકેત વર્તમાન થયું ફાઇલ તરીકે નિકાલ કરી નાખ્યો. મિથ્યાભાસ લાગ્યું, શું કહ્યું, મિથ્યાભાસ મિથ્યાભાસ સુખ લાગ્યું, કેવું મિથ્યાભાસ સત્યાભાસ હતું જેમાં સુખ માન્યું તું એ આવ્યું ઉદય થાય. ચારિત્ર નો વિતરાગ કરવા ચારિત્ર નો ઉદય થાય પછી કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ સકળ નિર્વાણ અખંડ જ્ઞાન વર્તે તો કેવળ મિથ્યા છે, કેવળ મિથ્યા છે, કેવળ અજ્ઞાન મિથ્યા તો નહીં, કેવળ અજ્ઞાન અજ્ઞાન એવું વર્તે છે. કેવળ અજ્ઞાન કોઈ ને કેવળ મિથ્યાત્વ તો બધા વર્તે જ, કેવળ અજ્ઞાન વર્તે જ છે, કેવળ જ્ઞાન કેવળ અજ્ઞાન તો વર્તે જ છે ને. હા તે ઉલટો એક શબ્દ વધારે ને અવધારણ વધારણ એટલો લાભ, એક શબ્દ નો લાભ કમાયા તો ખરા બેઠા, કમાયા તો ખરા કમાયા કોટી વર્ષ નું સ્વપ્ન પણ જાગ્રત થતા સપનો કરોડો વર્ષા નું હતું, જાગ્યા થઈ સમય ગયું સમય સમય સમય હું જયશંકરભાઈ છું. એ દેહાધ્યાસ કહેવાય. આના હવે આમ વ્યવહાર થી બોલવા વાંધો નહીં, પણ મનમાં નક્કી છે કે હું ના હું જયશંકર છું. જ્ઞાન થતા પેલા હું એ હતું, હજુ દેહાધ્યાસ ની અસર થોડી થોડી રે. ઓકે, હરાણી તમારા વકલ નથી તો અસર થાય, પણ થોડી વાર અસર રે, સરત હોય જાય, તો સરત હોય જાય. પણ તે અસર કેવી રે? અને પ્રત્યા કેમ થાય? હા, મને આમ કીધું, પ્રાયશ્ચિત થાય કે આ કઈક ખોટું છે. દેહાધ્યાસ તો નહીં કરતા, તું કર્મ નહીં ભોગતા, તું છે એ જ ધર્મ નો. દેહાધ્યાસ સંપૂર્ણ છૂટી ગયો છે. કર્મ ના કરતા હવે તમે છો ને, ધર્મ નો મર પ્રાપ્ત થઈ ગયું. બાકી નહીં રહેતું, ફક્ત જ્ઞાની પુરુષ નો જેટલો સંઘ મળે એટલા સંઘમાં રહેવું, એમના જ પરિચયમાં રહેવું. અને જ્ઞાની પુરુષ ના પરિચયમાં નહીં રહ્યો તો અજ્ઞાની ના પરિચયમાં તો રહેવું પડશે. જગત માં બે જ છે, પિતા છૂટકો જ નથી ને. આ બાજુ દૂધ ની દુકાન છે, આ બાજુ દારૂ ની છે, સમાજ છે. જો આવી નહીં બેહો તો બેસશે, પણ બેહવું જ પડશે. કયું સારું પડે? અજ્ઞાત છે અને તે બજાવવી પડે. પાછા સાહેબ ગુહા કરે એટલે એમનું કામ તો કરવું પડે ને. એટલે આપડે તારે પ્રવીણ ને કેવું, પ્રવીણ પગાર લે તે પ્રમાણ માં કામ કરશે, મારે તને ઠપકો આલવો પડશે એવું કેવું. તારી સાહેબ ઠપકો હાલે પ્રવીણ ને, એના કરતા તું જ આપી દઉં. શું કહું તને, કેવું હાલ લાગે? તું આપું છું પ્રવીણ ને ઠપકો? તાર બધા કહે જાઓ, તારી રસ્તે જાઓ. ગયા ગયા બધા વાકરા મળ્યા, બીજું મળ્યું, કોટા ખાધા, પણ ચડ્યો રસ્તો ચડ્યો. ગયા પછી દેખાડે બધા નહીં, દેખાડ્યો કોઈ રસ્તા ગયું નથી. આ રસ્તે આ રસ્તે ગયું નથી. કૃષ્ણદેવ ભગવાન ને બે રસ્તા ખબર હતા. કૃષ્ણદેવ ભગવાન ને બે રસ્તા, પણ આ રસ્તો સરળ લાગે. સરળ સાવ સાવ સરળ. આપણે જેને ઇફેક્ટ કહીએ છીએ તેને એ કોઝિસ કે છે. ઇફેક્ટ ને કોઝિસ કે છે. હા, કેમ રહેવું મોર માં બેઠા એ જ કે છે. તમે માર્ગ તમે સાચા નહીં, સર્વિસ માણસ જ આપડે કોઈ કોઈ બધા શંકા જ આવતી નથી. નઈ કે દાદા અહીં કેમ બેઠા છે એવું ના આવે ને. જેમાં બેઠા હતા ધર્મિષ્ઠ કેવાયું, બે બે હજાર નું જેવું આપણે ભરે ને. હા, ઇફેક્ટ ને પોઝિટ કે છે જગત. હા, ઊંધું છે. હા, ઊંધું છે. તમારું તમારું સીધું એમ. અને ઇફેક્ટ ને પોઝિટ કોને દાદા એ કે છે શું હશે એમ. ગુજવાડમ જરા પડે, ગુજવાડમ પડે તો શું છે કે શું ઇફેક્ટ શું દાદા. પછી સમજાય તો સમજે, પણ ઊંધું સર સમજી જાય એવું હોય એટલે લાગે. આ લોકો ને સર સમજી જાય એવું ના બોલું, ના બોલું સર સમજે એવું ના એવું બોલું. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ એટલે પાછું શું થાય પઝલ શું ના શું. અને સર સમજાય તો તો લાકડી લઈને આવે, તો લાકડી લઈને આવે. સર સમજે એટલે લાકડી લઈને આવે, ન સમજે એટલે લાકડી લઈને આવે. ન સમજે એટલે લાકડી લઈને આવે ને, સમજે નહીં એટલે. પછી તમને જ્ઞાન નતું ત્યારે અમે ખોકડે જરા વળવું હોય ને તો ભેંસ ના ભાઈ કેતા હતા, પાડો કહે તો તું વણ વળે ભેંસ ના ભાઈ. ભેંસ ના ભાઈ ને ઓછો ના હું તારું ચોખ્ખું કહીએ ને તો વડમવડા થાય ચોખ્ખું નથી અને ઘરે ઇફેક્ટ ને ક્વોલિટી કે ચાલુ આપણે બધું આખું ભીજ બુદી છે આખું ભીજ મોક્ષ માર્ગે એ જ છે. હા ખરી છે મોક્ષ માર્ગ ક્યારે મોક્ષ માર્ગ ક્યારે કહેવાય કે જયારે મન થી મનમાં જેવો વિચાર આવે છે એવું જ બોલે ને એવું વર્તે તો એ મોક્ષ માર્ગ.